سورة نساء سورة نمبر 4. بسم الله الرحمن الرحيم. الله نام تھی جے دیالو نے مہان دیا کرنار چھے. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. اے لوکو تمے تمہارا پالنہار تھی بیتا رہو کہ جینے تمنے ایک جیو جیوماتھی پیدا کریا چھے نے تیماتھی جی تینو جوڑو بنایو چھے نے اللہ طرفنی تمہاری فرج ماں پچھات رہشو نہیں کہ جینو حوالو آپی تمے آپس ماں تمہارا حقو نی مانگنی کرو چھو انے کٹنبیو તરફની તમારી ફરજમાં પણ પછાત રહેશો નહીં. બેશક અલ્લાહ તમારા પર હંમેશ દેખરેખ રાખનાર છે. અને યતીમોને તેમનો માલ આપી દો ને ખરાબ વસ્તુઓને સારી વસ્તુઓથી બદલો નહીં, યાની કે હરામને હલાલથી બદલો નહીં, યાની કે જેનો હુકમ જે મુજબ છે તેને તેમ જ રહેવા દો. અને યતીમોનો માલ તમારા માલની સાથે વધારો કરવાના મકસદથી ભેળવી નાખી પચાવી પાડો નહીં, હડપ ન કરી જાઓ. બેશક તે ખૂબ જ મોટો ગુનો છે. અને જો તમને એવો ડર હોય કે યતીમોના માલની બાબતે તમે ન્યાય કે ઇન્સાફ કરી શકશો નહીં, તો એવી ઓરતોમાંથી તમને જે પસંદ પડે તે બબ્બે ત્રણ ત્રણ ચચાર સાથે નિકાહ કરી લો. યાને કે જ્યારે ઓહદની લડાઈમાં ઘણા મુસલમાનો માર્યા ગયા હોવાથી તેમની વિધવાઓ બેવાઓ અને બચ્ચાઓને આશરો આપવા માટે આ આયત ઉતરી છે, યાની કે એ બે સહારા ઔરતો સાથે નિકાહ કરો. પણ જો તમને એવી દીક હોય કે તેમની વચ્ચે સરખી રીતે ઇન્સાફ કે ન્યાય કરી શકશો નહીં, તો પછી એક જ બીબી કરવી અથવા કનીઝો કે જે તમારી મિલકત હોય તેની સાથે નિકાહ કરી લો. આ હલ, આ ઉકેલ તમને અન્યાય અને ઇન્સાફથી બચાવવા માટે વધારે માફક અનુકૂળ થઈ પડશે. وآتوا النساء صدقاتهن نحلة فإن طبن لكم عن شيء منه نفسا فكلوه هنيئا مريئا. અને ઔરતોને તેમની મહેર ખુશીની સાથે આપી દો, પણ જો તેઓ ખુદ પોતાની ખુશીથી તેમાંથી કાંઈ આપી દે, પાછું કરી દે, તો તે સુખેથી ખાઈ લો, તે તમને પચી જશે. અને અણસમજુઓને તમારો માલ કે જે અલ્લાહે તમારો આધાર બનાવ્યો છે, તમારી જિંદગી ગુજારવા માટેનો આધાર બનાવ્યો છે, તે સોંપો નહીં, પણ તેમાંથી તેમને ખવડાવો, પીવડાવો અને પહેરાવો ને તેમની સાથે દયાભાવથી વાતચીત કરો. અને યતીમોને અજમાવતા રહો, યાની કે યતીમોને કામ ધંધે લગાડી અજમાવતા રહો જ્યાં સુધી કે તેઓ લગ્નની ઉંમરે પહોંચી જાય. પછી જો તમે તેમનામાં કાંઈ સંસાર વ્યવહારની લાયકાત જુઓ તો તેમનો માલ તેમને સોંપી દો, ને તે દરમિયાન એ માલને ઉડાવપણે ખર્ચીને તથા જલ્દીથી ખાઈ ન જાઓ એવા વિચારથી કે યતીમો મોટા થઈ જશે ને તે હિસાબ માંગશે. ને જે વાલી અથવા હિફાજત કરનાર માલદાર હોય તો તે યતીમોના માલથી ખૂબ જ પરહેજ કરે, બચતો રહે, અને મોહતાજ હોય તો તે વ્યાજબી રીતે ખાય. પછી જ્યારે તમે તેમનો માલ તેમને હવાલે કરો ત્યારે તે ઉપર સાક્ષી રાખો. જો કે અલ્લાહ હિસાબ લેવા માટે કાફી ને પૂરતો છે જ માં બાપ તથા નજદીકના સગાવાલાઓ જે વારસો મૂકી જાય તેમાં મર્દોનો ભાગ છે ને માં બાપ તથા નજદીકના સગાઓ જે વારસો મૂકી જાય તેમાં ઓરતોનો પણ ભાગ છે. પછી તે થોડો હોય કે વધારે, યાની અલ્લાહ તરફથી નક્કી કરેલો ભાગ. وإذا حضر القسمة أولو القربى واليتامى والمساكين فارزقوهم منه وقولوا لهم قولا معروفا. અને જો દૂરના સગાવાલા તથા યતીમ ને મિસ્કીનો આધાર વગરનાઓ વારસાની વેચણી વખતે હાજર હયાત હોય, જીવતા હોય, તો તેમાંથી થોડુંક તેમને પણ આપી દો અને તેમની સાથે માયાળુ રીતે બોલો ચાલો. وَلْيَخْشَ الَّذِينَ لَوْ تَرَكُوا مِنْ خَلْفِهِمْ ذُرِّيَّةً ضِعَافًا خَافُوا عَلَيْهِمْ فَلْيَتَّقُوا اللَّهَ وَلْيَقُولُوا قَوْلًا سَدِيدًا. અને તે લોકોએ આ વાતથી ડરવું જોઈએ કે જેઓ પોતાની પાછળ જો કમજોર બચ્ચાઓ મૂકી જાય તો તેમના પાયમાલ થવાની તેમને કેવી બીક લાગે. માટે લાઝિમ છે કે તેઓ અલ્લાહથી ડરે અને સીધી રીતે વાતચીત કરે. બેશક જેઓ જોર જુલમથી યતીમો અનાથોનો માલ ખાઈ જાય છે તેઓ પોતાના પેટમાં આગના અંગારા જ ભરે છે ને ટૂંક વખતમાં તેઓ ધગધગતી આગની સજા નો અઝાબ પામશે. للذكر مثل حظ الأنثيين، فإن عليما حكيما. અલ્લાહ તમને તમારી ઔલાદની બાબતે વસિયત કરે છે. મરદ માટે બે ઔરતોની બરાબર ભાગ છે. પછી જો બે અથવા બે કરતા વધારે છોકરીઓ હોય તો તે મરનાર જે કઈ મૂકી જાય તેનો બે નો ત્રીજો ભાગ, બે તૃતીયાંશ ભાગ તેમનો છે. અને જો એક જ છોકરી હોય તો તેના માટે અડધો ભાગ છે. ને જો તે મરનારને કોઈ ઔલાદ હોય તો તે મરનારના મા બાપ પૈકી દરેકને માટે તે મૂકી જાય તેનો છઠ્ઠો ભાગ છે. પણ જો તેને કોઈ ઔલાદ ન હોય અને સિર્ફ મા બાપ જ તેના વારસ થયા હોય તો તેની મા માટે વારસાનો ત્રીજો ભાગ છે. અને જો તેના ભાઈ બહેન પણ હોય તો તેની માનો છઠ્ઠો ભાગ છે. આમ આ મુજબ કરવું, યાની કે જે વસિયત તે મરનારે કરી હોય તે મુજબ વર્ત્યા પછી અથવા કરજ ચૂકવ્યા પછી તમારા બાપ દાદા ને તમારા દીકરા પૌત્ર હોય તો તેઓ માંથી તમને લાભ પહોંચાડવા માટે કોણ વધારે પાસે છે તે તમે જાણતા નથી. આ અલ્લાહ તરફથી નક્કી થયેલો હુકમ છે. એમાં કોઈ શક નથી કે અલ્લાહ સર્વજ્ઞાની, બધું જાણનાર ને મહાન હિકમત વાળો છે. તમારી ઔરતો જે કઈ મૂકી જાય, જો તેમની કઈ ઔલાદ ન હોય તો તેમાંથી અડધું તમારું છે. પણ જો તેમને કઈ ઔલાદ હોય તો તેણીઓ જે મૂકી જાય તેનો ચોથો ભાગ તમારો છે. જે વસિયત તેણીઓએ કરી હોય તે મુજબ વર્ત્યા પછી અથવા કરજ ચૂકવ્યા પછી. ને જો તમારે કઈ ઔલાદ ન હોય તો તમે જે મૂકી ગયા હો તેમાંથી તેમના, યાની કે તમારી બીવીઓ માટે ચોથો ભાગ છે. પણ જો તમને ઔલાદ હોય તો તમે જે કઈ મૂકી ગયા હો તેમાંથી આઠમો ભાગ તેમનો છે. જે વસિયત તમે કરી હોય તે મુજબ વર્ત્યા પછી કે કરજ ચૂકવ્યા પછી, ને જો કોઈ મરદ અથવા ઔરતના વારસ મા બાપ અથવા ઔલાદ ન હોય અને તેનો કોઈ ભાઈ અથવા બહેન હોય તો તેમાંથી દરેકને માટે છઠ્ઠો ભાગ છે, ને જો તે એ કરતાય વધારે હોય તો ત્રીજા ભાગમાં તેઓ બધા સરખા ભાગીદારો છે. અલબત્ત જે વસિયત કરવામાં આવી હોય તેમ વર્ત્યા પછી અથવા કરજ ચૂકવ્યા પછી જ, એવી શરતે કે મરનાર તરફથી કોઈને નુકસાન ન પહોંચે. આ અલ્લાહ તરફથી નક્કી થયેલો કાનૂન છે, નિયમ છે, ને અલ્લાહ મહાન જાણકાર ને સહનશીલ છે. આ અલ્લાહની નક્કી કરેલી હદો છે, અને જે અલ્લાહ તથા રસૂલનો હુકમ માનશે તેની આજ્ઞા મુજબ કરશે તેને અલ્લાહ જન્નતોમાં દાખલ કરશે, જેની નીચે નદીઓ વહેતી ફરે છે, તેમાં તેઓ હંમેશને માટે રહેશે, ને એ જ મોટી કામયાબી છે, એ જ મોટી જીત ને સફળતા છે. અને જે અલ્લાહ તથા તેના રસૂલની નાફરમાની કરશે, તેના હુકમ મુજબ નહીં કરે તથા તેના નિયમો અને કાનૂનોની વિરુદ્ધ કરશે, એનું ઉલ્લંઘન કરશે, તો તેને અલ્લાહ જહન્નમની આગમાં દાખલ કરશે, જેમાં તે હંમેશને માટે રહેશે, અને તેના માટે બેઆબરૂ અને નામોશી ભરેલી સજા હશે. અને તમારી ઔરતોમાંથી જેઓ બદકારી કરે, વ્યભિચાર કરે, તેમની વિરુદ્ધ તમારામાંના ચાર શખ્સોની સાક્ષી માંગો. પછી જો તેઓ સાક્ષી આપે તો તે ઔરતોને ત્યાં સુધી ઘરમાં કેદ રાખો જ્યાં સુધી કે મોત તેમનો અંત લાવે અથવા અલ્લાહ તેમના માટે બીજો કોઈ રસ્તો કાઢી આપે. આ હુકમ ઇસ્લામની શરૂઆતના સમયમાં આવ્યો હતો, પણ પછીથી સુરતુન નૂરની આયત 24માં આ હુકમ આવ્યો કે હદ જારી કરવામાં આવે, યાની કે શાદી વગરની ઔરત કે મરદે વ્યાભિચાર કર્યો હોય તો દરેકને 100 ફટકા મારવા, ને જો શાદી વાળી ઔરત અથવા મરદ વ્યાભિચાર કર્યો હોય તો તેને સંસાર કરવો, એટલે કમર સુધી જમીનમાં દાટીને પથ્થરો મારીને મારી નાખવા. અને જે બે માણસો તમારામાં એવી બધી કરે તો તેમને ઈજા પહોંચાડો, તકલીફ આપો. પછી જો તેઓ તોબા કરે તથા પોતાની રહેણી કહેણી સુધારે, વર્તાવ બદલે, તો તેમને જતા કરો. બેશક અલ્લાહ મોટો તોબાનો કબૂલ કરનાર ને દયાળુ છે. અલ્લાહ તે લોકોની તોબા કબૂલ કરે છે કે જેઓ નાદાનીથી, અણસમજથી ગુનો કરે છે, પછી નજદીકમાં તોબા માંગી લે છે, તો એવાઓની તોબા અલ્લાહ કબૂલ કરી લે છે, ને અલ્લાહ મહાન જાણનાર, ખૂબ જ મોટો આલિમ ને હિકમત વાળો છે. અને એવાઓની તોબા કબૂલ થશે નહીં કે જેઓ બદીઓ કરીએ જાય છે, ગુનાહો કરીએ જાય છે, ત્યાં સુધી કે જ્યારે તેમનામાંથી કોઈનું મોત આવી જાય છે ત્યારે કહે છે કે હવે હું તોબા કરું છું, અને ન તેમની તોબા કે જેઓ નાસ્તિકપણાની હાલતમાં, ઇનકાર કરનારાઓની હાલતમાં, કુફરની હાલતમાં મોત પામે છે. તેમના માટે અમોએ દુઃખ આપતી સજા તૈયાર કરી છે. એ ઈમાન લાવનારાઓ, આ તમારા માટે હલાલ નથી કે તમે બળજબરીથી જોરથી ઓરતોને પણ વારસામાં લઈ લો, અને ન એ મકસદ માટે તેમને તંગ કરી રાખો કે જે કાંઈ પણ તમે તેમને આપી ચૂક્યા હો તેમાંથી કાંઈ તેમની પાસેથી ખૂંચવી લો, છૂટવી લો, સિવાય કે તેમણે ખુલ્લી બદકારી કરી હોય ને તેમની સાથે ભલાઈથી વર્તો. પણ જો તમને તેમના તરફ અણગમો હોય, નાપસંદગી હોય, તો કદાચ ને તમે જે એક વસ્તુથી અણગમો રાખતા હો, તમને જે એક વસ્તુ નાપસંદ હોય, તેમાં કદાચ ને અલ્લાહે ખૂબ જ પુષ્કળ ખૂબીઓ રાખી હોય. અને જો તમે એક બીબી ને બદલે બીજી બીબી કરી લેવા ચાહતા હો અને તેઓ માંથી એકને ઘણો માલ આપી ચૂક્યા હો, તો તેમાંથી કઈ પણ પાછું લેજો નહીં. શું તમે આરોપ ને આક્ષેપ તહમત મૂકીને ને સીધા પાપની વાત કરીને તે પાછું લઈ લેજો? અને તમે તે કેવી રીતે પાછું લઈ શકો જ્યારે કે તમે એકબીજામાંથી લાભ લઈ ચૂક્યા છો તથા તેણીઓ તમારાથી ભરણ પોષણ, પોતાની જિંદગી ગુજારવા વગેરેનું પાકું વચન લઈ ચૂકી છે? અને જે ઓરતો સાથે તમારા બાપ દાદા નિકાહ કરી ચૂક્યા હોય તેમની સાથે તમે નિકાહ કરશો નહીં, સિવાય કે જે પહેલા બની ચૂક્યું હોય. બેશક આ એક મોટી બેહયાઈ, બેશરમી અને નફરત કરવા લાયક કામ અને ખરાબ રિવાજ છે. તમારા પર તમારી માતાઓ, તમારી દીકરીઓ તથા તમારી બહેનો તથા તમારી ફૂઈઓ તથા તમારી માસીઓ તથા ભત્રીજીઓ તથા તમારી ભાણેજીઓને, તમારી તે માતાઓ કે જેમણે તમને દૂધ પાયું, ને તમારી દૂધ બહેનો તથા તમારી સાસુઓ ને જે ઓરતો સાથે તમે સોહબત કરી ચૂક્યા હો, તેમની આગલી દીકરીઓ કે જે તમારા ખોળામાં હોય, તમારા ભરણ પોષણમાં હોય, તે બધી હરામ કરવામાં આવી છે. પણ જો તમોએ તેમની સાથે સોહબત કરી ન હોય તો તેમની આગલી દીકરીઓ સાથે નિકાહ કરવામાં તમારા ઉપર કાંઈ દોષ નથી, ને તમારા તે દીકરાઓની ઓરતો કે જે તમારા પેટે અવતરેલા હોય, તમારા પેટે જન્મેલા હોય, તમારા માટે હરામ છે, ને એ પણ હરામ કરવામાં આવ્યું છે કે એક જ વખતે બે બહેનોની સાથે નિકાહ કરી ભેગી કરી લો, સિવાય કે જે આ પહેલા થઈ ચૂક્યું હોય. બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને દયાળુ છે. والمحصنات من النساء إلا ما ملكت أيمانكم كتاب الله عليكم وأحل لكم ما وراء ذلكم أن تبتغوا بأموالكم محصنين غير مسافحين فما استمتعتم به فآتوهن أجورهن فريضة ولا جناح عليكم فيما تراضيتم به من بعد الفريضة إن الله كان عليما حكيما. અને શોહરવાળી ઓરતો પણ તમારા માટે હરામ છે, યાની કે શાદી કરેલી ઓરતો હરામ છે, સિવાય કે જેહાદમાં નાસ્તિકો પાસેથી મળી આવતા જે તમારી મિલકત બની ગઈ હોય. આ તમારા માટે અલ્લાહનો નક્કી કરેલો કાનૂન છે, ને એ સિવાય બધી ઓરતો તમારા માટે હલાલ કરવામાં આવી છે, એવી શરતે કે તમે તમારો માલ ખર્ચીને નિકાહમાં લેવાના મકસદથી તેમની ઈચ્છા કરો, ન કે કામવાસના કે શહેવત પૂરી કરવાના મકસદ માટે. પછી તેણીઓમાંથી જેની સાથે તમે સહબત કરી હોય તો તેમની નક્કી કરેલી મહેર તેમને આપી દો, ચૂકવી દો, ને મહેર નક્કી થયા પછી કદાચ ને તમે અંદર કઈ ઓછું વધુ કરવાને રાજી થઈ જાઓ તો તમારા માથે કઈ ગુનો નથી. બેશક અલ્લાહ મહાન જાણનાર હિકમત વાળો છે. અને તમારામાં જે કોઈ આઝાદ મોમિન ઓરતો સાથે નિકાહ કરવાની પહોંચ ન રાખતો હોય તો તે મોમિન કનીઝો કે જે તમારા કબજામાં હોય તેની સાથે નિકાહ કરે, ને અલ્લાહ તમારા ઈમાનથી સારી રીતે જાણકાર છે. તમે એકબીજામાંથી છો, માટે તમે તેમના માલિકોની રજાથી તેમની સાથે નિકાહ કરો અને નક્કી કરેલી તેમની મહેરો વ્યાજબી રીતે આપી દો, એવી હાલતમાં કે તેણીઓ શિયળવંતીઓ હોય, ન કે ફાહેશા વ્યાભિચારીણીઓ હોય, યાની કે ન કે તેઓ બદકાર હોય, અને ન ચોરી ચૂકીથી દોસ્તો રાખનારીઓ. પછી જયારે તેણીઓ નિકાહમાં આવી જાય ને જો બદકારી કરે તો તેમના માટે આઝાદ ઓરતોના હિસાબમાં અડધી સજા છે. આ હુકમ તેમના માટે છે કે તમારામાંથી જેઓ વાંધાપણાના કારણે, શાદી ન થયાના કારણે પાપ કર્મમાં ફસાઈ જવાની ધાસ્તી રાખતા હોય, પણ જો તમે સબર કરો તો તે તમારા માટે બહેતર છે, ને અલ્લાહ મોટો ક્ષમા કરનાર, બક્ષનાર, દયાળુ છે. وَيَتُوبَ عَلَيْكُمْ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. અલ્લાહ તમારા માટે તમારી પહેલાના સારા લોકોના નીતિ નિયમો આચરણો અને કાનૂનો સાફ કરી બયાન કરવાનો અને તે મુજબ ચલાવવાનો મકસદ રાખે છે અને તમારી સાથે દયાળુ રીતે વર્તવા ચાહે છે ને અલ્લાહ મહાન જાણનાર હિકમત વાળો છે.